રાજની જય. વાણી મંગલ રૂપેણે ચહસિતં યસ્યાસ્તિ વૈ મંગલં નેત્રે મંગલદે ચ દોર્વિલસિતં ડ્રોણાં પરમ મંગલમ વક્ત્રમ મંગલકૃચ પાદચલિતમ યસ્યાખિલમ મંગલમ સોયમ મંગલમૂર્તિરાશુ જગતો નિત્યં ક્રિયાન્મંગલમ. ઓમ અવતારિણે શ્રી સ્વામી નારાયણાય નમો નમઃ. શ્રી હરે કૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી વાસુદેવ મહાત્મ્યમ અધ્યાય 19મો શ્લોક નંબર 8. ભગવાન નરનારાયણના બદ્રિકાશ્રમને વિશે નારદજીએ દર્શન કર્યા. નરનારાયણ ભગવાને આહનિક પૂરી કરી અને નારદજીને પાદ્ય અને અર્ઘ્ય અર્પણ કરી એમને આગતા સ્વાગતા કરી. ત્યાર પછી નર ભગવાન, નારાયણ ભગવાન અને નારદજી ત્રણેયની રાશિ એક છે કે એ દર્ભના આસન ઉપર બિરાજમાન થયા. બદ્રી વૃક્ષની નીચે એક પીઠ છે એટલે ઓટો હશે, એમના ઉપર દર્ભનું આસન છે. નર ભગવાન અને નારાયણ ભગવાન બંને પીઠ ઉપર બિરાજે છે. નારદજી એમની સામે નીચેના ભાગ ઉપર દર્ભના આસન ઉપર બેઠા છે. એ વખતે કેવી શોભા છે! તેષુ તત્રોપવિષ્ટેષુ સદેશો અભિવ્યરાજત, કે જ્યાં આ ત્રિમૂર્તિ બિરાજે છે, એક તો દિવ્યધામ અતિશય તેજ, નર ભગવાન પણ તેજસ્વી, નારાયણ ભગવાન પણ તેજસ્વી, ત્યાં રહેલા તમામ મુક્તો એ પણ બધા તેજસ્વી, અને નારદજી છે એ તો અતિ વધારે તેજસ્વી. કેમ? તો કે પહેલાં જ્યારે નારદજી અહીંયા હતા અને હવે અક્ષરધામમાંથી પાછા આવ્યા એટલે પુરુષોત્તમ નારાયણના સંબંધને પામીને વધારે તેજસ્વી થયા. એમની શોભા માટે એવું લખ્યું, જેવી રીતે કોઈ યજ્ઞશાળા હોય અને એમાં જેમ ઘીની આહુતિ હોમવામાં આવે અને અગ્નિની જ્વાળા છે વધારે પ્રજ્વલિત થાય અને યજ્ઞ મંડપ છે એ તેજસ્વી બને, એવી રીતે બદ્રિકાશ્રમ ધામ છે આ ત્રણેયની તેજથી, ત્રણેયની તેજની જ્વાળાઓથી એ અતિશય તેજસ્વી બન્યું છે એવું શોભે છે. અને એ વખતે નારાયણ ભગવાને નારદજી પ્રત્યે પૂછ્યું છે, કેવા નારદજી? તો કે સુખોપવિષ્ટમ વિશ્રાંતમ કૃતાતિથ્યમ સુસત્કૃતમ, કે જેમનો નારાયણ ભગવાને અતિથિ જાણીને આતિથ્ય સત્કાર કર્યો છે અને પાદ્ય અને અર્ઘ્ય અર્પણ કર્યું છે એટલે લાંબા પ્રવાસ કરીને નારદજી આવે છે ને, એવડો પ્રવાસ તો આપણે કોઈએ કર્યો એટલો મોટો પ્રવાસ કરીને આવે છે, છેક અક્ષરધામમાંથી અહીંયા સુધી. ગુણાતીતાનંદ સ્વામી એવું લખ્યું કે અક્ષરધામ કેટલું છેટું છે, લાખ મણ લોઢાનો ગોળો અક્ષરધામમાંથી પડતો મૂકીએ તો વાયુના લેરખે ઘસાતો ઘસાતો અહીંયા પહોંચે ત્યાં રજ બેળો રજ થઈ જાય. આટલી મોટી યાત્રા કરીને નારદજી આવ્યા અને ત્યાર પછી નારાયણ ભગવાને એમના પગ પખાડ્યા એટલે પાદ્ય અર્પણ કર્યું, ગરમ જળથી એમના પગ ધોવે એટલે થાક ઉતરી જાય, એટલે વિશ્રાંતમ એવું કહ્યું છે. શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન માટે જ્યારે સુદામાજી ગયા પોરબંદરથી લઈને દ્વારિકા, અને શ્રી કૃષ્ણ ભગવાને બ્રહ્મદેવ સમાન ભૂદેવ એવા પોતાના પરમ મિત્ર પોતાના પરમ સખા એવા સુદામાજીના ચરણ પખાડ્યા છે. ભગવાનને આમાં નાનપ લાગતી, અને આપણે મા બાપને સવારમાં પગે લાગુ હોય ને તોય એમાંય નવા જમાનાના છોકરાઓ હોય તો એમ કે શરમ આવે, હું ગયા મા બાપને પગે લાગવામાં શરમ આવે છે. એ બધાને જે ન કરવાનું હોય એ કરવામાં શરમનો અનુભવ ન થાય, મા બાપની સામે બોલી જવામાં શરમ ન આવે, બીજાને કહી દેવામાં શરમ ન આવે, પગે લાગવાનું હોય તો, કારણ કે આખો વાયરો એવો વાયો છે કે પ્રોફેશનલ લોકો આને કહેવાય, કોને, કે જે કોઈની આગળ ઝૂકે નહીં. જેમની પાસેથી પ્રોફેશનાલિટી આવી છે એવા ભગવાન, બધાના ધામ તો એ જ છે ને, જે અતિ સમર્થ છે, આપણે તો શું પ્રોફેશનલ કહેવાય એમની આગળ, સર્વ સમર્થ એવા પુરુષોત્તમ નારાયણ એ એવા એકાંતિક સંતના ચરણમાં ઢળી પડે, એ આતિથ્ય સત્કાર કરે, અને સર્વે તીર્થ જેમના ચરણમાં છે એવા માતા પિતા એવા સંતો એમના ચરણમાં ખાલી આમ ઝૂકતા આપણને આપણો અહંકાર છે આડો આવે. એ પુરુષોત્તમ નારાયણ એ એટલા માટે જ મોટા છે. મહારાજે એવું કહ્યું વચનામૃત મધ્ય પ્રકરણના 28માં વચનામૃતમાં, મહારાજ કહે કે હું અમારા ભક્તનો પણ ભક્ત છું, એમની સેવા જે પણ પ્રકારે બની આવે એવી રીતે એની સેવા મારે કરવી, અને જો એવો ગુણ મારે વિશે ન વર્તતો હોય તો મારે વિશે કોઈ પણ મોટાઈ છે એ શોભે નહીં. અતિશય જેમ મોટા થતા જઈએ એ મોટાઈને શોભાવવી હોય તો એ નિર્માનીપણું છે, એ કોઈના આગળ ઝૂકવામાં નિરહંકારીપણું છે, એ મોટાઈની અંદર પણ શોભા વધારે છે. નહીતર પદ પ્રતિષ્ઠા આ બધું જ આપણને પ્રાપ્ત થયું હોય, પણ એમની સાથે સાથે જો આપણે થોડાક એ પ્રમાણે સ્ટેટસમાં જીવતા થઈ જઈએ ને તો લોકોના હૃદયમાંથી જે આશીર્વાદ મળવા જોઈએ એ આશીર્વાદ નહીં મળે. સ્ટેટસ તો આપણે આપણી મહેનતથી મેળવેલું છે એટલે રહેશે, ભગવાનની કૃપા હશે ત્યાં સુધી. પુરુષોત્તમ નારાયણ આ આપણને શીખવાડે છે કે મા બાપ અને સાધુના ચરણમાં ઢળી પડવું. મહારાજે તો વચનામૃતમાં એટલે સુધી કહ્યું છે કે સાધુ સમાન બીજી કોઈ પદવી નથી. આ એકાંતિક સંત છે ને નારદજી, એટલા માટે આવી રીતે નારાયણ ભગવાને પાદ્ય અને અર્ઘ્ય અર્પણ કર્યું છે એમના થકી નારદજી વિશ્રાંતિને પામે, થાક ઉતરી ગયો છે. વિશ્રાંતિ એટલે પ્રવાસનો થાક ઉતરી ગયો, યાત્રાનો થાક ઉતરી ગયો છે. સુખોપવિષ્ટમ એટલે સુખથી સુખાસનમાં બેઠા છે, અતિ આનંદ થાય છે. એમાં અહીંયા નારાયણ ભગવાનના દર્શન થયા, કારણ કે જેમની કૃપા થકી એ દર્શન પ્રાપ્ત થયું એટલે એ પણ એટલા જ સેવનીય છે, પૂજનીય છે, ભજનીય છે. હવે નારાયણ ભગવાન બોલ્યા છે, શ્રીનારાયણ ઉવાચ, અપિ બ્રહ્મન સ ભગવાન પરમાત્મા સનાતન બ્રહ્મધામને ત્વયા દૃષ્ટ આવયોપકારણમ પરમ. કે હે નારદજી, હે બ્રહ્મન, હવે શબ્દ બ્રહ્મન વાપર્યો. બ્રહ્મન એટલે કે જે બ્રહ્મ રૂપે વર્તે છે એ. અહીંયા બ્રહ્મન એટલે બ્રાહ્મણ નહીં, પણ બ્રહ્મ રૂપે વર્તે છે એ. નિજાત્માનમ બ્રહ્મરૂપમ, આત્મ સાક્ષાત્કારને પામ્યા પછી બ્રહ્મરૂપપણાને જે પામ્યા છે, બ્રહ્મના ગુણોને જેમણે આવિર્ભાવ કર્યા છે, એવા નારદજી આવયોહ કારણમ પરમ. આવયોહ એટલે નર ભગવાન અને નારાયણ ભગવાન એ બંનેના જે કારણ, પરમ કારણ, અંતિમ કારણ છે, એવા પુરુષોત્તમ ભગવાન, સનાતન એવા પુરુષોત્તમ ભગવાન, પરમાત્મા એવા પુરુષોત્તમ ભગવાન, એમનું બ્રહ્મધામમાં તમને દર્શન થયું કે નહીં, આવું પૂછ્યું. તમે અહીંયાથી ગયા હતા તો દર્શન થયું કે નહીં એમ. અહીંયા કેવા સરસ શબ્દો વાપર્યા છે વ્યાસ ભગવાને, આવયોહો કારણમ પરમ. અમારું બંનેનું જે કારણ છે, અમારા બંનેના જે અંતર્યામી છે, અમારા બંનેના જે અવતારી છે, જે બ્રહ્મપુર ધામને વિશે રહ્યા છે, એવા પરમાત્માનું તમને દર્શન થયું કે નહીં? ત્યારે નારદજીએ જવાબ આપ્યો છે, નારદ ઉવાચ, ભગવાન સ્વત પ્રસાદેન તમહં પરમેશ્વરમ વાસુદેવમ સમાલોકે સ્થિતમ અક્ષરધામની. હે ભગવાન, ત્વત્પ્રસાદેન તમારી કૃપાથી એ અક્ષરધામને વિશે બિરાજમાન એવા પરમેશ્વર વાસુદેવ ભગવાન, વાસુદેવ નારાયણ, એમનું મને ખૂબ સારી રીતે દર્શન થયું. સમાલોકે ખૂબ સારી રીતે, સમ્યક આલોકયતિ ઇતિ સમાલોકઃ, ખૂબ સારી રીતે મને એમનું દર્શન થયું અને ભગવાનની કૃપાથી જ થયું હતું. એટલે સુધી પહોંચ્યા પછી ને એટલે સુધી દર્શન થઈ ગયા પછી જેની કૃપાથી ત્યાં સુધી પહોંચ્યા છીએ એ પાછું ભૂલાઈ જવું જોઈએ? અને માણસ એક જ એવો છે કે એ એક મત લેવા માટે આવે ત્યારે પગે પડે, અને મત મળી જાય ને જીતી જાય પછી પગે પાડે, એમ પછી એમના માટે લાઈનમાં ઊભું રહેવાનું. માણસ ભૂલી જાય છે કે કોની કૃપા થકી હું અહીંયા પહોંચ્યો છું. જે સંતો, જે માતા પિતા, એવા જે કોઈ સમાજના લોકો કે જેમની કૃપા આપણા ઉપર છે, જેમનો અનુગ્રહ આપણા ઉપર છે અને જેમના થકી આપણે આગળ વધ્યા છીએ, તો એમના ઉપકારને ક્યારેય ભૂલવો ન જોઈએ. નારદજીને અક્ષરધામની અંદર પરમાત્માનું દર્શન થઈ ગયું એટલે જે પ્રાપ્ત કરવા જેવું હતું એ પ્રાપ્ત થઈ ગયું એમને. પણ એમ છતાંય તે નારાયણ ભગવાન, એમનો જે એમના પર અનુગ્રહ થયો છે એમને એ ભૂલ્યા નથી. મહારાજે વચનામૃત પ્રથમ પ્રકરણના 10મા વચનામૃતમાં એવું કહ્યું છે કે કૃતજ્ઞનો સંગ ન કરવો. કૃતજ્ઞ એટલે જેમના ઉપર અતિશય કૃપા થઈ છે એવા વ્યક્તિ, અને જેમણે કૃપા કરી છે એ, જેમણે કૃપા કરી છે એ કૃપાને ભૂલી ન જવી જોઈએ. અને જો ભૂલી જાય તો ભગવાનને પણ એ ગમતું નથી. નારદજી એ તો ન ભૂલે એવા છે, ભગવાન જેવા ગુણો વર્તે છે ને, ભગવાન જેમ કોઈનું ભૂલતા નથી ને કોઈનું રાખતા નથી, એવી રીતે નારદજી પણ કોઈનું થોડું પણ અલ્પ સરીખું પણ જેમણે કર્યું હોય એમને ભૂલતા નથી. હે પ્રભુ, તમારી કૃપાથી અક્ષરધામને વિશે વાસુદેવ ભગવાનનું ખૂબ સારી રીતે મને દર્શન થયું, અને એ વાસુદેવ ભગવાને મને પ્રેરણા કરી છે. શું પ્રેરણા કરી? તો કે તમે નરનારાયણ ભગવાનની પાસે બદ્રિકાશ્રમમાં જઈ અને એ બંનેની સાથે કાયમ નિવાસ કરી અને બંનેની સેવા કરો અને એમની પાસે રહો, એ જેમ કહે એમ કરો. આવું પુરુષોત્તમ નારાયણે છેલ્લે છેલ્લે કહ્યું હતું ને, એટલે નારદજીએ કહ્યું કે મને તમારી પાસે મોકલ્યો છે, હવે તમારી સાથે હું તમારી બંનેની સાથે યુવાભ્યામ સહ નિત્ય સહ સદાને માટે અહીંયા હું વાસ કરીને રહીશ. કેવી રીતે વાસ કરીને રહીશ? તો કે નિસેવિતમ તત્પરઃ ભૂત્વા, તમારી સેવા કરવા માટે તત્પર થઈને રહીશ. તત્પર એટલે એમના બે શબ્દ અર્થ થાય છે, આમ તો ત્રણ થાય આપણી દ્રષ્ટિએ, પણ અહીંયા નારદજીની દ્રષ્ટિએ બે અર્થ થાય. પહેલો તત્પર એટલે સજાગ, એલર્ટ. સેવા કરવી હોય, સેવક હોય તો એ તત્પર જોઈએ, એલર્ટ જોઈએ, સજાગ જોઈએ. અને બીજો અર્થ છે તત્પર એટલે તત્પરાયણ, તમારા બંનેના પરાયણ થઈ અને હું સેવા કરીશ. ભગવાન પરાયણ થઈ અને આપણે સેવા કરવી, સેવા સાથે સ્મરણ કરવું, ભગવાનની ઈચ્છા પ્રમાણે સેવા કરવી, એ તત્પરતા છે. અને ત્રીજો અર્થ તત્પર, એ બધાથી ઉપર ઉઠીને સેવા કરવી જે આપણા માટે છે. કોના બધાથી સેવા કરીએ? તો કે સામે એ આમ અમે તમે કયો એમ નહીં થાય, અમે આમ જ થાય, કે એનાથી ઉપર ઉઠીને સેવા કરવી. તત્પર તો નારદજી એવા ત્રીજા અર્થને માનનારા નહોતા. પહેલો અને બીજો અર્થ તત્પર એટલે સજાગ, અને તત્પર એટલે તેમના પરાયણ, એમની અનુવૃત્તિ પ્રમાણે સેવા કરી અને હું અહીંયા બદ્રિકાશ્રમ ધામને વિશે રહીશ, અને રહેવા માટે મને ભગવાન પુરુષોત્તમ નારાયણે પ્રેરણા કરી છે. ત્યારે નારાયણ ભગવાન બોલ્યા છે, શ્રી નારાયણ ઉવાચ, ધન્યોસે અનુગૃહો, તમે ધન્ય છો. શુકામ? તો કે તમારા ઉપર પરમાત્મા પુરુષોત્તમ નારાયણની અનુકંપા થઈ છે, કૃપા થઈ છે, અને એમની કૃપા થકી જ તમને આ પુરુષોત્તમ નારાયણનું દર્શન છે એ પ્રાપ્ત થયું છે. નારદજી એમ કહે છે કે તમારી કૃપાથી એ દર્શન પ્રાપ્ત થયું, અને ભગવાન નારાયણ એમ કહે છે કે એમની કૃપાથી આ દર્શન પ્રાપ્ત થયું. કયું સાચું માનું? બે સાચું. નારાયણ ભગવાને નારદજી ઉપર કૃપા કરી, બદ્રિકાશ્રમવાસી જે નારાયણ ભગવાન છે એમણે નારદજી ઉપર કૃપા કરી અને નારદજીને મોકલ્યા શ્વેતદ્વીપમાં, કે તમે શ્વેતદ્વીપ ધામને વિશે જાઓ, ત્યાં અક્ષરધામમાંથી ભગવાન 5 વખત દર્શન દેવા માટે પધારે છે, એ વખતે તમને દર્શન થઈ જશે. આટલી કૃપા નારાયણ ભગવાનની. નારદજી શ્વેતદ્વીપમાં ગયા અને નારાયણ ભગવાન એટલે પુરુષોત્તમ નારાયણ ભગવાન છે એમને દર્શન દેવા આવવાનો સમય હજી થયો નહોતો, એટલે તપ કરવા લાગ્યા. નિરન્નમુક્તને જોઈ એમણે તપ કર્યું, એટલે એમાંથી એક શ્વેતમુક્ત નિરન્નમુક્ત એ નારદજીની પાસે આવ્યા, અને એમાં પણ એ વખતે એવું લખ્યું કે પુરુષોત્તમ નારાયણે એમને પ્રેરણા કરીને શ્વેતમુક્ત છે નારદજીની પાસે આવ્યા. નારદજીને પુરુષોત્તમ નારાયણના દર્શન કરવાની ઈચ્છાથી તપ કરતા જોઈ અને શ્વેતમુક્તએ એવું કહ્યું કે ચાલો હું તમને દર્શન કરાવું, તમારે રાહ જોવાની જરૂર નથી, ભગવાન આવે ત્યાં સુધી રાહ જોવાની જરૂર નથી અને શ્વેત મુક્ત લઈ ગયા. પછી એ બધી જગ્યા પર એવું લખ્યું કે એ જે પુરુષોત્તમ નારાયણ છે એમની કૃપા થકી નારદજીને દર્શન થયું. એટલે અહીંથી શ્વેતદ્વીપ સુધી આ ભગવાન અને એનાથી આગળ, જોકે અહીંયાથી એ તે જે નરનારાયણ ઋષિ છે એમની કૃપાથી થયું, તો એમને વિશે પ્રેરણા કરનારા તો પુરુષોત્તમ નારાયણ જ છે. એટલે નારાયણ ભગવાન એવું કહે છે, નારાયણ ઋષિ એવું કહે છે કે તમને એ ભગવાનનું દર્શન થયું, એમની કૃપાથી થયું અને એમની કૃપા તમારા ઉપર ઉતરી એટલે તમને એ દર્શન થયું. બાકી તો ગમે તેવા દેવ હોય મોટા, છતાં પણ એમને એ પુરુષોત્તમ નારાયણનું દર્શન થતું નથી. ગમે એવા મોટા ઋષિ હોય તો એમને પણ એ દર્શન દુર્લભ છે. હજારો વર્ષ સુધી હિમાલયને વિશે હાડ ગાળી નાખે અને છતાં પણ જેમને ક્ષણ માત્ર પણ એ પરમાત્માના દર્શન નથી થતા, ક્યારેક ઝાંખી થવી હોય તો આ ઉપનિષદના જે ઋષિઓ છે તેમણે કેટલા સમયથી આમ લાંબી સાધનાઓ કરી ત્યારે એમને કંઈક અનુભૂતિઓ થઈ અને એ અનુભૂતિ છે એ એમણે શાસ્ત્ર તરીકે પ્રસિદ્ધ કરી. કેટલી મોટી સાધના અને પછી એમ અનુભૂતિ થઈ, તોય પાછું લખ્યું તો એવું જ કે આ સંપૂર્ણ ન જાણવું. એક ઋષિને આ અનુભૂતિ થઈ, બીજાને બીજી અનુભૂતિ થઈ, ત્રીજાને ત્રીજી અનુભૂતિ થઈ, પણ ક્યારે? અને એવા ઋષિ કેટલા! મહારાજે વચનામૃતમાં કહ્યું કે જ્યારે પ્રથમ સતયુગ હતો ત્યારે સર્વે બ્રાહ્મણ હતા અને સર્વે ભગવત પરાયણ જ હતા, ઘેરે ઘેરે કલ્પવૃક્ષ હતા, સર્વે ભગવત પરાયણ હતા, કોઈને ધંધા પાણી હતા જ નહીં. આનો અર્થ આવો થાય કે નહીં? કલ્પવૃક્ષ હતું એટલે બધું આવી ગયું. તો એ વખતે જેટલા પણ મનુષ્યધારી એ બધા હતા, તો એમને ભગવાનના સુખની અનુભૂતિ એમને કદાચ દુર્લભ હશે, કારણ કે એટલે તો અહીંયા હતા. એટલે અહીંયા નારાયણ ભગવાને એવું કહ્યું કે ઋષિઓને પણ દુર્લભ અને દેવતાઓને પણ દુર્લભ એવા એ પુરુષોત્તમ નારાયણના દર્શન તમને થયા, એટલે તમે ધન્યભાગી છો, એટલે તમે એમના થકી અનુકંપા પામેલા છો. અને એ ભગવાનનું દર્શન કોને થાય? પછીના શ્લોકમાં લખ્યું છે, ભક્તિયા એકાંતિકયા તસ્ય પ્રાપ્તા અક્ષર સામ્યતામ એહી ભક્તાસ્ત તયેવ એનમ પશ્યંતિ અખિલ કારણમ. જે ભગવાનના એકાંતિક ભક્ત છે અને એકાંતિક ભક્તિથી જે અક્ષર બ્રહ્મની સામ્યતા પ્રાપ્ત કરી છે જેમણે, એવા ભક્તોને જ એ અખિલ કારણ સર્વ કારણના પણ કારણ એવા પુરુષોત્તમ નારાયણના ધામને વિશે દર્શન થાય છે, બાકી બીજાને દર્શન થતા નથી. સદિવ્ય મૂર્તિમાન ભગવાન દુર્દર્શઃ પુરુષોત્તમઃ, બીજા કોઈને પણ એ પુરુષોત્તમનું દર્શન થતું નથી, એ દુર્લભ છે. નારદ એતદ હિ મેં સત્યમ વચનમ સમુદાહરતમ, કે મારા આ વચનને તમે સત્ય માનો. ઈશ્વરો પણ જેમની સ્તુતિ કરીને હારી જાય છે તો પણ એમને દર્શન થતું નથી. એટલે દર્શનની દુર્લભતા કેટલી બધી! ઘણી વખત આપણને એમ લાગે મોટી મોટી વાત કરે છે, અથવા તો ઘણી વખત શું છે, બહુ મોટી વાત કરો ને એટલે પ્રોટોકોલ ઊભો થાય પછી જ તમને દર્શન કરવા મળશે. બે કલાક લાઇનમાં ઊભા રહ્યો પછી તમને અમારા સ્વામીના દર્શન થશે કંઈ, એટલે મહિમા વધે. બે કલાક ઊભા ઊભા, અરે ન્યા તો પછી બહાર જઈને વાતો એવી કરે, અરે ન્યા જાય તો બે કલાકે તો દર્શન મળે, અપોઇન્ટમેન્ટ લીધા વગર તો મળતો જ નથી દર્શન, વારો જ ન આવે. આ બધું તો શું છે કે વ્યવસ્થા છે. પુરુષોત્તમ નારાયણને ત્યાં એવી વ્યવસ્થા હતી અને એના આધારે આવું દુર્લભ થઈ ગયું તો એમ નથી, આ તો આપણે બહુ ભાગ્યશાળી છીએ કે આવ્યા ને સીધા એ દર્શન કરીને ગુરુ મહારાજના સીધા દર્શન થઈ જાય. પછી કોઈ પણ હોય, આબાલ વૃદ્ધ સૌ કોઈને. પણ ભગવાને એવો પ્રોટોકોલ ગોઠવો છે અને ભગવાનનું એ દર્શન નથી થતું એવું નથી. ભગવાનનું જે એ દર્શન નથી થતું એનું કારણ એ છે કે આપણી યોગ્યતા નથી. એ યોગ્યતાને જ્યારે પ્રાપ્ત થાય તો તરત જ દર્શન થાય. એ પણ કહ્યું કે ભક્તિયા એકાંતિકયા, એકાંતિક ભક્તિથી અક્ષરની સામ્યતા એટલે અક્ષર બ્રહ્મની સામ્યતાને પ્રાપ્ત કરે, અક્ષર બ્રહ્મ જેવા પોતે થાય, એના જેવા ગુણોને પોતે ધારણ કરે, અક્ષરરૂપ થાય, બ્રહ્મરૂપ થાય. નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ, ભગવાન સ્વામિનારાયણનો જે મુખ્ય સિદ્ધાંત છે એ આ શ્લોકની અંદર આવ્યો. એટલે મહારાજે એમ કહ્યું કે અમારા સંપ્રદાયનું મૂળ આ શાસ્ત્રની અંદર છે, વાસુદેવ મહાત્મ્યની અંદર છે. બ્રહ્મરૂપ થઈ અને ભગવાનની ભક્તિ કરવી, અહીંયા પણ એ જ કહ્યું કે અક્ષરરૂપ થઈ અને જે ભગવાનની એકાંતિકી ભક્તિ કરે છે એવા ભક્તોને એ ભગવાનના દર્શન થાય છે. આપણે તો જે ભક્તિ કરીએ છીએ એ દેહરૂપ થઈને કરીએ છીએ, હો, એટલે આપણને દર્શન થતું બ્રહ્મરૂપ થવા માટે અક્ષરની સામ્યતાને પ્રાપ્ત. અક્ષર એટલે ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, જે અહીંયા તેજનું વર્ણન આવ્યું, ચિદાકાશનું વર્ણન આવ્યું, જે પુરુષોત્તમ નારાયણને સદા ધારણ કરી રહ્યું છે એવું તેજ, જે સમગ્ર લોકોને ધારણ કરી રહ્યું છે, અનંત કોટી બ્રહ્માંડોને ધારણ કરી રહ્યું છે એવું તેજ, જ્યારે અહીંયાથી એ દેવતાઓ કે ઈશ્વરો કે ઋષિમુનિઓ એમને માત્ર એ તેજનું દર્શન થાય છે. અને નારદજીને પણ પહેલાં તો તેજનું જ દર્શન થયું હતું, પછી ભગવાને એમના ઉપર કૃપા કરીને ભગવાનને એમ થયું કે નારદજીને મારે દર્શન દેવા છે અને મારી પ્રેરણાથી જ મેં અહીંયા બોલાવ્યા છે, એટલે તેજમાં ભગવાન પ્રગટ થયા અને નારદજીને એમનું દર્શન થયું. એક તો એ કૃપા કરે ત્યારે એમનું દર્શન થાય, અને બીજું કે ભગવાનના ભક્ત છે એ યોગ્યતા પ્રાપ્ત કરે ત્યારે થાય. ભગવાન ક્યારેક મોજમાં આવી જાય તો અકારણ કૃપા કરી નાખે, અહેતુક કૃપા કરી નાખે તો એમને દર્શન થાય. નહીતર તો મહારાજે કહ્યું છે સારંગપુરના 11મા વચનામૃતમાં કે આ 5 વાના કરે તો પરમેશ્વરની કૃપા થાય અને તો એમને એ દર્શન પ્રાપ્ત થાય. એટલે એકાંતિક ભક્તિ વડે અક્ષર બ્રહ્મની સામ્યતાને પ્રાપ્ત કરી. એ કેવી રીતે કરવી? ધીરે ધીરે શરીરથી નખું પડતું જવું, આત્મારૂપે ધીરે ધીરે વર્તતું જવું, આત્માને વિશે બ્રહ્મરૂપ અક્ષરરૂપ એમના જે ગુણો છે એમને અવધારણ કરતા જવાય, એમનું મનન કરતું જાવ, એમનું ચિંતન કરતું જાવ, એમનો આવિર્ભાવ કરતો જાવ, એમની પ્રેક્ટિસ કરતી જાવી. એટલે આપણને એ આત્માને વિશે બ્રહ્મભાવ છે કેળવાતો જશે, મનન દ્વારા એ આપણને એવું થતું જશે. એટલાન્ટાની અંદર અમારે કિશોરભાઈ સાવલિયા છે, છેલ્લા 4-5 વર્ષથી સતત ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજની વચનામૃતની કથા એ એમને કન્સ્ટ્રક્શન કંપનીની અંદર જોબ છે, એટલે પોતે સુપરવાઇઝર છે, એટલે અહીંયાથી પહેલી સાઇડ ઉપર પહેલેથી પહેલે રોડના કન્સ્ટ્રક્શનના કોન્ટ્રાક્ટ રાખે છે એમની કંપની, એટલે એને ગાડીમાં જ ફરવાનું હોય. ગાડી ચાલુ થાય, કથા ચાલુ, અને પછી એક એક શબ્દ ઉપર એ વિચાર કરે કે સ્વામી આમાં શું કહેવા માગે છે, અને સ્વામીએ જે વાતો કરી છે એમાં એવા જે તત્વજ્ઞાનના વચનામૃત, ભગવાનને રાજી કરવાના વચનામૃત, એમાંથી સ્વામી આ કીધું એટલે મારે હવે આવી પ્રેક્ટિસ કરવી, મારે આવું કેળવવું, પછી એનું મનન કરે, એનું ચિંતન કરે, એ રૂપે થઈ એવા ભાવમાં એવી રીતે પૂજા કરે. 5 વર્ષની અંદર, હમણાં થોડા દિવસ પહેલાં વાત થતી હતી ત્યારે પહેલાં એવું લાગતું હતું કે જ્યારે આપણે માનસી પૂજા કરવા બેસીએ, બીજું ત્રીજું કરવા બેસીએ, તો એ વખતે આપણે વાસનાઓ હોય, સ્વભાવો હોય, તો એ બધાના સંકલ્પ અને વિકલ્પ એ બધા આડા આવતા હતા. હવે એ બધોય શાંત થઈ ગયા, કંઈ આડું આવતું નથી, એટલે સુધી કે હૃદયમાં તેજ તેજ તેજ એવું દર્શન થાય છે. કેટલા વર્ષની સાધના! એક એવા સંત, એમનો અનુભવ, એમની પાસેથી યુક્તિ શીખી, પોતાના જીવનમાં એમણે અપનાવી, એમના ગુણોને પોતાના આત્માને વિશે આવિર્ભાવ કર્યા, તો ધીરે ધીરે ધીરે ધીરે આજે માયાનું બળ છે એ એકદમ નહિવત થઈ ગયું. વચ્ચે એક વખત વાત થતી ત્યારે તે એમ કહેતા હતા કે માયાના પડળ ઉખડતા જાય ને એવું દેખાય છે ચોખ્ખે ચોખ્ખું, કે એમ કે ઉખડી ગયો આ પડળ, ઉખડ્યું આ ઉખડ્યું. પણ એવું કરવું પડે, ખાલી કથા સાંભળીને ઊભા થઈ જઈએ તો આપણે વર્ષોથી સાંભળીએ જ છીએ. અને બધા કહે છે ને, તમે આટલી બધી કથા સાંભળો તોય શું એમ કાંઈ ફરક તો પડતો? પાંચ વર્ષ, અને એટલે અખાએ કહ્યું એ પછી સત્ય થાય. પણ એ અક્ષર બ્રહ્મની સામ્યતાને પ્રાપ્ત કરી અને ભગવાનની એકાંતિકી ભક્તિ કરવી. ભક્તિનો અર્થ એમ છે સેવા કરવી, બ્રહ્મરૂપ થઈ અને ભગવાનની સેવા કરવી. એ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજની કથામાંથી કિશોરભાઈ એમને પ્રેક્ટિસ કરી આવી ગયા લગભગ ઇન્ડિયા, બધું હકેલો કરીને. ગુરુ મહારાજને પૂછ્યું કે હવે મારું શરીર છે એ ગુરુકુલમાં છૂટે એવો મારો સંકલ્પ છે, તમે કહેતા હોય તો બધું હકેલીને વિયાવું, કે હવે અહીંયા કંઈ રસ નથી, કે અમેરિકાની ધરતી ઉપર ગ્રીન કાર્ડ થઈ ગયું હોય, સારી જોબ હોય, અને છતાં બધું મૂકીને હવે એક જ કામ કરવું છે, કલ્યાણ કરી લેવું છે. અને આ લગભગ 21 તારીખે 22 તારીખે લગભગ આવી ગયા. ધીરે ધીરે અભ્યાસ કરે તો શક્ય પણ છે, એવું કંઈ નથી કે જે ન થઈ શકે. અને આપણે ભાગ્યશાળી એટલા માટે છીએ કે ભગવાને બહુ શોર્ટમાં આપણને રસ્તા બતાવ્યા છે. સેવા કરીએ, ભજ સેવાયામ, સેવા કરીએ એટલે અંતઃકરણ શુદ્ધ થાય, માયાના પડળો ઉખડતા જાય. મહારાજે વચનામૃતમાં મધ્ય પ્રકરણના 25મા વચનામૃતમાં કહ્યું કે ઉકા ખાચરની પેઠે જેને સેવા કર્યાનું અંગ પડ્યું. મુક્તાનંદ સ્વામીએ કીર્તનમાં કહ્યું કે નીચી ટેલ મળે તો માને મોટા ભાગ્ય. જો સેવા બધી જ છે, પણ એમાંય વધારેમાં વધારે જે નીચી સેવા છે, એ સેવાથી જેટલું અંતઃકરણ વધારે સાફ થાય, એમાં આપણે એવો ભાવ કેળવીએ અને અંતઃકરણ જેવું શુદ્ધ થાય, માયા જેટલી દૂર થાય, એટલા ચાન્સ બીજી સેવામાં ઓછા. કારણ કે બીજી સેવામાં થોડોક માન આવી જાય, થોડુંક બે જણા કે આપણને બે જણા પૂછતા હોય એવું થાય. એટલે શરૂઆતની પ્રારંભિક અવસ્થામાં એવી એવી રીતે બહુ સીધો સાદો રસ્તો મહારાજે બતાવ્યો. પણ એવો ભાવ, એવા ભાવથી સેવા થાય તો બાકી તો રાજકોટ આખું દરરોજ સવારમાં સાફ કરે જ છે લોકો, અને સેવા ભાવનાથી જ કરતા હશે, છે ને? દરરોજ આપણે સવારમાં જો વહેલા નીકળ્યા હોઈએ તો સાફ સફાઈ હાલતી જ હોય, એમ ભરત સાહેબનો સ્ટાફ બધો. પણ એ નોકરી કરે છે. આપણે પણ અહીંયા આવી અને વાળીએ છીએ, અહીંયા ઘણા બધા ભક્તો છે, સવારમાં આવી ઠંડી કડકડતી હતી તોય આપણે બધા ચોક બહાર વાળી નાખતા હતા. એ બધા સેવા કરે છે, એમની સાથે જો આવો થોડોક ભાવ કનેક્ટ થઈ જાય જેવો ઉકા ખાચરને હતો એવો, એટલે એ સેવા છે એનું જે ફળ મળવું જોઈએ, તમામ ફળ અંતઃકરણ શુદ્ધિરૂપી, પરમાત્માના પ્રસન્નતારૂપી, સંતોના રાજીપારૂપી, એ બધું જ વિશેષ મળતું જાય. એવી એકાંતિક ભાવે અને એમની એકને જ સેવા કરવી. એકાંતિકનો અર્થ પણ બહુ મોટો છે. હો, આપણે તો અત્યાર સુધી એક કે બે જ અર્થ સમજ્યા છીએ. એકહ અંતઃ યસ્ય સહ એકાંતિકઃ, પતિવ્રતાપણાનો ભાવ પણ એકાંતિકની અંદર આવે છે. એમના સિવાય બીજું કોઈ નહીં, મને જે મળ્યા પુરુષોત્તમ નારાયણ, એ મારા માલિક, એ મારા સ્વામી, એ મારા પતિ અને હું એમનો સેવક. મે ચેરી ચરણ કે, હું એમની દાસી છું. એનો એક બીજો અર્થ એમ થાય કે હું ગુલામ છું. એકાદા કીર્તનની અંદર સંતોએ આ ભાવ પણ વ્યક્ત કર્યો છે. અને ગુલામ હોય ને, એમને કોઈ વેતનની અપેક્ષા ન હોય, હક વિનાનું બલિદાન. એટલે એનો સીધો અર્થ એવો થાય કે આમની અંદર જે પણ છે, પછી એ બુદ્ધિ હોય, કળા છે, કૌશલ્ય છે, આવડત છે, ગુણો છે, લૌકિક છે કે પારલૌકિક છે, એટલે કે ભગવાનના માર્ગના આધ્યાત્મિક ગુણો છે, એ તમામ એ બધા જ એમને અર્થે વપરાશે. એમના સિવાય બીજા કોઈને માટે નહીં વપરાય આ એકાંતિક ભક્ત. આપણી અંદર જે શક્તિ છે, જે સામર્થ્ય છે, જે ગુણો છે, એમનો બેનિફિટ એક ને એક માત્ર ભગવાન સ્વામિનારાયણને માટે હશે, ત્યારે એકાંતિક. કેમ લાગે છે, થોડુંક અઘરું છે કે નહીં? એમના સિવાય બીજા કોઈને નહીં, બીજા કોઈને નહીં એટલે પોતાને માટે પણ નહીં. એમ ઘણી વખત આપણે આપણા માટે ઘણું બધું કરતા હોઈએ છીએ. ગોપીઓ છે, એકાંતિક ભક્ત છે. કેમ? તો કે નારદજી આવીને કહ્યું કે ભગવાનને પેટમાં દુખે છે અને તમારું ચરણ રજ આપો એ અનુપાનની સાથે, એ પીશે તો એમને મટી જશે. તરત જ ગોપીએ આપી દીધું. એમને પૂછ્યું નારદજીએ કે ભાઈ થોડું ધ્યાન રાખીને આપો, તમે ક્યાં જશો ખબર છે? ત્યારે ગોપીએ એમ કહ્યું કે અમારું જે થવું હોય તે થાય, પણ કૃષ્ણ સુખી રહેવા જોઈએ. અમારી ચરણ રજથી જો એને સુખ પ્રાપ્ત થતું હોય તો એ સુખી થાય એ બહેતર છે, અમારે ભલે નરકમાં જવું પડે. એક વખત નહીં પણ કરોડ કરોડ વખત જો નરકમાં જવું પડે તો અમને મંજૂર છે, પણ કૃષ્ણ છે સુખી થવા જોઈએ. એનો અર્થ શું? કે અમારો આત્મા છે એ નરકની યાતના ભોગવવા માટે પણ તૈયાર છે. કોના માટે? કૃષ્ણના સુખને માટે. આ એકાંતિક ભક્ત છે. અને એવી ભક્તિ એમને પ્રાપ્ત થઈ એટલે એમને તમામ પંચવિષય છે ઝેર જેવા થઈ ગયા, એમને પરમાત્મા વશ થઈ ગયા. એટલે પરમાત્માને એ યાદ કરે અને પરમાત્મા એમને યાદ કરે એટલે પરમાત્માનું એ હૃદય કહેવાય, અને એમના હૃદયમાં સદા પરમાત્મા હોય. અને આપણે તો જે થોડુંક બાકી છે, થોડુંક જાજુ નથી, હવે સંપૂર્ણ થવામાં તો જાજુ બાકી છે જ નહીં. હવે તો થોડુંક ઘર પરિવારનો, છોકરા થોડા મોટા થઈ જાય પછી આપણે સંપૂર્ણ ભગવાનના ચરણોમાં જ છીએ, છીએ કે નહીં? અને આમે આપણે તો એકાંતિક ભગત જ છીએ. અને ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે, એ શિવલાલ તમે દૂધ ચોખા અને સાકર જમી અને નિત્ય ઇંડોળા ખાટે ઝૂલશો તોય અક્ષરધામ જ છે. એટલે આપણે તો એ સિદ્ધાંતમાં માનીએ છીએ, એટલે કાંઈ પ્રશ્ન છે? ઘણા ભગવાનના ભગત એમ કહેવો કે આપણે કાંઈ વાંધો નથી, પૂર્ણ કામ પણ હોય. ના, એવું થઈ ગયું હોય શિવલાલ શેઠ જેવી ગુણાતીતાનંદ સ્વામીમાં આત્મબુદ્ધિ થઈ ગઈ હોય એમના માટે એ છે. પછી આપણે ખાલી દૂધ ચોખા સાકર અને હિંડોળો આ ચાર વાનાને નજરમાં રાખીએ તો નહીં. એમ એકાંતિક ભક્તિથી અક્ષર બ્રહ્મની સામ્યતાને જેમણે પ્રાપ્ત કરી છે એવા ભક્તોને જ એ દર્શન થાય છે, બીજાને એ દર્શન પણ દુર્લભ છે. અને એવા ભક્તો માટે નાન્ય ભક્તા પ્રિયતરો લોકે તસ્યાસ્તિ કશ્ચન, એ પુરુષોત્તમ નારાયણને પણ આવા જે ભગવાનના ભક્ત છે એમના થકી વિશેષ કોઈ પ્રિયતર નથી, એમના થકી વધારે કોઈ પ્રિય પાત્ર નથી. અને એટલા માટે એમણે પોતે તમે એવા ભક્ત છો એમ જાણી અને એમણે એવો સંકલ્પ કર્યો કે તમને મારું દર્શન થાય એટલે તમને એમનું દર્શન થયું છે. એમનું દર્શન થયું એટલા જ્યાં શબ્દો આમ નારાયણ ભગવાનમાંથી નીકળ્યા ત્યાં નારાયણ ભગવાનને પણ એ અંતર્યામી એવા પુરુષોત્તમ નારાયણ એમની સ્વરૂપાનુભૂતિ એમને સદા તદાકાર હોય પણ એમનું વર્ણન કર્યું. એમણે કેવા છે ભગવાન? તો કે જેમના અંગ અંગમાંથી તેજના પુંજ નીકળે છે, ગુણાતીત મૂર્તિ છે, ત્રણ ગુણથી પર મૂર્તિ છે, અદ્ભુત આકૃતિ જેમની છે એવા અખંડ આનંદ રૂપ જે છે સદા શુદ્ધ છે, જેમને વિશે કોઈ માયાના મલિન દોષો કે મલિન ભાવો સ્પર્શી સુદ્ધા શકતા નથી એવા અતિશય શુદ્ધ અચ્યુત છે, એ ક્યારેય પોતાની સ્થિતિમાંથી ચેવા નથી, પડ્યા નથી, અચ્યુત છે. એટલું નહીં પણ એમના જેટલા જેટલી પ્રોમિસ છે ને એ પ્રોમિસમાંથી પડ્યા નથી એવું આમાં લખ્યું છે કે ભગવાનના ભક્તો માટે એમણે પ્રોમિસ આપી કે જે પણ મારો એવો ભગવાનનો ભક્ત થશે તો એમની પાછળ પાછળ લક્ષ્મીજી સહિત હું ફરું છું. આગળ ન કહ્યું તો એમાંથી આજ સુધી કે ક્યારે હું ચૂક્યો નથી એમ, અચ્યુત ચૂક્યા હોય તો ચ્યુત થઈ ગયા, એ અચ્યુત છે. એમના ગુણો, એમનું સામર્થ્ય, એમનું સ્વરૂપ, એમની પ્રતિજ્ઞાઓ એ તમામમાંથી ક્યાંયથી પણ એ ચ્યુત થયા નથી, માટે અચ્યુત છે. એવા એ પરમાત્મા કે જેમનું રૂપ વર્ણ વય અને અવસ્થા એ પ્રાકૃત નથી, તમામ દિવ્ય છે. એમના ઇન્દ્રિયો, એમનું અંતઃકરણ, એમનું જે શરીર છે એ દિવ્ય છે. દિવ્યનો અર્થ માયાથી પર. આપણે જેમ અહીંયા આમ અડીએ આમ બાદ આવે ને એમ પુરુષોત્તમ નારાયણને બાદ ન આવે. અગ્નિની જ્વાળા હોય અને મહારાજે વચનાવ્રતમાં કહ્યું કે તલવારે કરીને અગ્નિને કોઈ કાપે તો અગ્નિ કપાય, તલવાર સોસરવી નીકળી જાય પણ કપાય નહીં. અગ્નિ તો પંચભૂતમાં એક તત્વ છે, એ માયિક તત્વ છે, છતાં પણ જો એમને કાપી નથી શકાતું અને આરપાર નીકળી જાય છે તો પુરુષોત્તમ નારાયણ તો અમાયિક છે, તેજના પુંજ સ્વરૂપ છે, એટલે દિવ્ય છે. એકાંતિકાનામ ભક્તાનામ સયેવ પરમાગતિ. અને તમારી જેવા જે એકાંતિક ભક્તો છે, સંતો છે, એમના માટે અંતિમ ગતિ, અંતિમ લક્ષ્ય, અલ્ટિમેટ ડેસ્ટિનેશન એ પુરુષોત્તમ નારાયણ છે. અને પરમનો અલ્ટિમેટ એ અર્થ થાય અને બીજો શ્રેષ્ઠ પણ અર્થ થાય. ભગવાનને માટે ભગવાનની ગતિ છે, ભગવાનને પામવા માટેની શ્રેષ્ઠ ગતિ છે. એ પુરુષોત્તમ નારાયણને વિશેષ પાછા કેવી રીતે પામી શકાય, એમની સ્થિતિ કેવી હોવી જોઈએ, જે આગલા શ્લોકમાં આવ્યું નિજાત્માનમ બ્રહ્મરૂપમ, એ સ્થિતિનું વર્ણન આગળ નારાયણ ભગવાન નારદજીને કરશે. અહીંયા આજની કથાને આપણે વિરામ આપીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિના યણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ